પણ રસ્તા ના જાણકાર જોડે બોલી ગયો તો આપણને તરત સ્ટેશન પર પહોંચી જઈએ ને. જાણકાર ની જરૂર છે બધું. શું નામ છે તમારું? ખરેખર કાંતિલાલ દેસાઈ છો? આપ સમજો છો એટલું તમે કઈ સમજતા નથી કે તમે જ્ઞાની નથી કહેતા? હા એવું નથી, હું તમને એમ હેરાન કરવા નથી માત્ર. ખરેખર તમે એમ છો કે તમે ખરે કાલી નામ જ છો? તમે કાંતિલાલ દેસાઈ છે તો નામ છે તમારું, એ તો અમે કબૂલ કરીએ છીએ, પણ તમે ખરેખર કોણ છે તપાસ નહીં કરવી પડે? એ તો ગોતવું જ પડે. આ તો અત્યાર સુધી કરી તપાસ માટે આવ્યા છીએ એમ તો એ કરવી હોય કાલે આવજો. ચોક્કસ આવે પડે આવી ગયો છું, કાલે આવું આવશે. કાલ નો આ જે આ તપાસ કરવાનો જે દિવસ હોય છે ને એ ઘણો મહત્વનો ગણાય છે. સિદ્ધાર્થ આપણે સવારથી ભાવના કરવી જોઈએ કે આજ મારે રિયલાઇઝ કરવાનું છે, સ્વરૂપ નું રિયલાઇઝ કરવાનું છે. તમે સમજ પડે ને? અને મહત્વનો દિવસ તરીકે સ્વીકારવો જોઈએ. જેમ આપણા લોકો દિવાળી દિવસે કેવા દયા થઈ જાય છે, દિવાળી દિવસે દયા નહીં થઈ જતા. અને કાકા જોડે ઝઘડો હોય તો શું કે, જો આજ કાકા ને તો અત્યારે બોલીસ નહીં, હા પગે લાગજે, કેવા દયા થઈ જાય છે. એવું આ મહત્વનો દિવસ કહેવાય. અનંત અવતારથી નોમ ધરી ધરીને ફર્યા કરતી મૂર્તિ એ ઉત્પન્ન થયેલી છે. ભગવાને ચાર ચાર નિક્ષેપો કયા? નામ નિક્ષેપ, પછી આ સ્થાપના નિક્ષેપ, મૂર્તિ એ દેખાય, પછી દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ એટલે જે ભરેલો માલ જૈન હોય તે જૈનનો માલ ભરેલો હોય, તે પ્રતિક્રમણ સામાયિક એવું કર્યા કરતો હોય. વૈષ્ણવ સાથે વળી મૂર્તિને નવડાય નવડાય કરતો હોય, ધોળાય ધોળાય કરતો હોય, જ્યારે જે માલ ભરેલો હોય નીકળ્યા કરે. જૈન જૈન પૂતગલમાં હોય, વૈષ્ણવ વૈષ્ણવ પૂતગલમાં હોય, સમજ પડે ને? એ પૂતગલનો જ્યારે એ પૂતગલ જ્યારે એને બિલકુલ ખલાસ થઈ જશે બંધનમાંથી, સહી થશો ત્યારે ઉકેલ આવશે. પૂતગલ હશે તો નવા પૂતગલ ઊભું થાય છે, જૂનું થશે ધીરે ધીરે હશે અને નવું બંધન થાય છે. પણ નવો બંધ પડે છે કાંતિલાલજી? નવો બંધ પડે છે. એટલે એમ પૂછે છે આપને કે તમને નવો બંધ પડે છે? લોકો કે છે અમે કર્મ ભોગવીએ છીએ, તો કર્મ ભોગવીએ એટલે શું, બંધન કર્યા છે એટલો આપડે ભોગવવો પડે. પણ નવો બંધ ના પડે તો ઉકેલ આવે. નવો બંધ તો થયા જ કરે છે કે સંસારમાં રહીને એ તો પડતો જ જાય છે. એવું છે ને, સંસાર કોને કહો છો? સંસાર ની વ્યાખ્યા શું છે મને સમજાવશો? તમે તમારી ભાષામાં શાને ક્યારે છે ને સંસાર કહો છો? જેમ સહજ તમે સમજાય ને એ બોલજો. પછી દાદા ભગવાને બે પ્રકારના જીવ કયા? ભગવાને બે પ્રકારના જીવ કયા? એક સિદ્ધ ગતિ ના અસંસારી અને એક અસંસારી. અસંસારી સિદ્ધ ગતિના અને સંસારમાં આ બધા લોકો આ બધા સંસારી કહેવાય. તો તમે અહીં કોને સંસારી બહાર છે એવું કહો છો? જેને બહુ ધર્મનો જ્ઞાન હોય, કે જેને ધર્મનું બહુ જ્ઞાન હોય, અથવા જે આત્મા ઊંડા આત્માને ઓળખી શકે એ ટાઈપના ઉતરેલા હોય, જે આત્માને ઓળખી શકે એવી વાતમાં ઊંડા ઉતરેલા હોય. હા, તે એ વાત કરી છે કે આત્માને ઓળખી છે, આત્માને ઓળખ્યો હોય તે સંસારી ના કહેવાય. પણ એ વાત બહુ જૂજ હોય, બાકી આ સંસારમાં જે ત્યાગીઓ છે, ગ્રહસ્થીઓ છે, એ બધા સંસારી છે. શું છે? જ્યાં કસાય છે ત્યાં સંસાર છે. શું છે? જ્યાં કસાય ની હાજરી છે ત્યાં સંસાર છે. કસાય આપને સમજે માર્યું? મોહ માન માયા લોભ, ક્રોધ માન માયા લોભ જ્યાં છે ત્યાં સંસારી જ જીવ છે. પછી એ ત્યાગી હો કે ગ્રહસ્થી હો, અરે ક્રોધ માન માયા લોભ નથી ત્યાં સંસારી હો કે ત્યાગી હોય ભગવાન ને કહેવામાં તો નથી, એ અસંસારી કહેવાય. ખબર પડી ને? જ્ઞાન સાથે ત્યાગ જોઈએ કે નહીં? ત્યાગ ની જરૂર કે નહીં? જ્ઞાન સાથે ત્યાગ ની જરૂર ખરી કે નહીં? જ્ઞાન જ, જ્ઞાન સાચું જ્ઞાન જ ત્યાગ કરાવડાવે. શું કરે? ત્યાગ કરે. સાચું જ્ઞાન બે રસ્તા તમને ભેગા થયા. એક રસ્તા ઉપર બહુ સરસ દુકાનો દુકાનો સરસ જોવા લાયક છે, અને બીજા રસ્તા ઉપર નિર્જન છે, નિર્જન છે. કોક કે છે કે ભાઈ તમને દુકાન જો સ્ટેશને જવું હોય તો નિર્જન વાળા રસ્તે જાઓ, અને બીજી જગ્યાએ જવું હોય તો આ બાજુ જાઓ. તો તમે કહો મારે સ્ટેશને જવું છે, તમારે કયો રસ્તો પકડવો પડે? નિર્જન રસ્તો. તમને ગમે એટલું પેલું ગમતું હોય તો છોડી દેવું પડે. એટલે જ્ઞાન, જ્ઞાન હંમેશા બધું છોડાઈ દેશે. તો ગણ ને અહંકારે કરેલો ત્યાગ એ આપણને મદદ કરે, બોજો ઓછો લાગે. સમજ ને? પણ તે પોતે કરતા છે જ નહીં કોઈ જીવ. આ તો ઇગોઇઝમ કરે છે કે મેં આ ત્યાગ્યું. સમજ ને? એ ત્યાગ કરે છે, કર્મનો ઉદય કરાવડાવે છે. કોણ કરાવડાવે છે? કર્મનો ઉદય. કોઈ સાધુ થાય ને તે કર્મના ઉદયથી સાધુ થાય છે, અને એ પોતે સાધુ શું કહે છે કે જુઓ મેં ત્યાગ કર્યો, એ ઇગોઇઝમ કહેવાય છે. શું કહેવાય છે? આપણે સમજમાં આવે છે ને? એટલે ભગવાને કહ્યું કે તું કર્મના ઉદય થી ત્યાગ કરું છું, ઉપર થી તું અહંકાર કરું છું, તો તને ગળામાં ફાંસી નો બંધ થશે. કે સમજમાં આવે છે? આ બધું કર્મના ઉદય થી થયેલું છે. તમે અહીં આવ્યા છો તે કર્મના ઉદય થી, હું આવ્યો તે કર્મના ઉદય થી. સમજ પડે ને? ઉદય પ્રમાણે આ મનુષ્યો ફર્યા કરે, જીવ માત્ર ઉદય પ્રમાણે ફર્યા કરે. આ સૂર્યનારાયણ ઉદય પ્રમાણે ફર્યા કરે. સમજ પડે ને? બધું જ ઉદય પ્રમાણે ફર્યા કરે. ફક્ત પોતે કોણ છું એવું જાણે ત્યારથી એને અબંધ દશા ઉત્પન્ન થાય. શું થાય? અબંધ દશા ઉત્પન્ન થાય. એ જાણવા માટે શું મહેનત લેવી જોઈએ? આપણે એ જાણવા માટે આપણે શું મહેનત લેવી જોઈએ? એવું છે ને કે આ કાળના જીવોને મહેનત કરવાનું કહ્યું હોય ને તો એટલા બધા કર્મો લઈને આવ્યા છે કે આખો દાડો જો સાયકલ લઈને ફરે તો હોજે બાર વાગે દોરો ના થયો હોય. સાયકલ લઈને દોડધામ કરે તો રાતે આપણે પૂછીએ કે હવે આપણે 8 વાગે સત્સંગ તો બેહો ને, અરે આપણે જઈને આવું છું કદાચ 11:30 આવે. એટલે કર્મો ખીચો ખીચ ભરીને લાવ્યો છે. એટલે હું તમને કહું કે આમ કરજો તેમ કરજો તમારાથી વલસે. આપ સમજમાં આવે ને? એટલે તમે આવજો, હું કઉ છું ત્યાં આગળ અમે તમને હલકું કરી આપીશું, ભગવાન ની કૃપા ઉતારો કરાવડાવીશું. દાદા ભગવાન દેખાય છે એનો, આ જે દેખાય છે એ તો એમ પટેલ છે. કોણ છે? એમ પટેલ. એમ પટેલ ભાદર ના પટેલ છે. આ મહી દાદા ભગવાન પ્રગટ થઈ ગયેલા છે. આ બોલે છે તે કોણ છે? કાંતિલાલ ભાઈ. એમાં આત્મા ના હોય. એટલે ખરું હકીકત તો સમજવી જ પડશે ને. આપણા લોકો કે છે ઘઉં લાવ્યા પછી શું કે છે? અરે ભાઈ ઘઉં વીણી નાખો એમ કે છે. એટલે આપણે શું કરવું જોઈએ? કાંકરા વીણવાના. સાફસૂફ કરીને કચરો કાઢી નાખવાનો. સાફસૂફ કરીને કચરો કાઢી નાખવાનો ના. એટલે ઘઉં વીણી નાખવાનું કે છે. એને અર્થ એવું ઘણા કેટલાક અવરું અમે ઘઉં વીણી વીણી નાખી દે તો શું થાય? ઘઉં વીણવાનું એટલે મહીથી કાંકરા ને વીણી લઈએ એટલે ઘઉં રે. તો કાંકરા વીણી નાખવાના. હવે ઘઉં ને કાંકરા ને ઓળખવું પડે. પેલું ઓળખતો ના હોય તો એને શું કરવું પડે? પૂરું બધું કરવું પડે. એટલે ખબર પાડવી જોઈએ બે માંથી એક ઓળખે, બે માંથી એકને ઓળખે એટલે બંને ઓળખી જાય કે ભાઈ આ જો કાંકરા. પછી ઘઉં ની ઓળખણ પાડે તેનો વધુ નથી. અગર તો આ ઘઉં એટલું જ જમતે પાડે એટલે બે સમજી જશે. આપ સમજો ને? આ તો અણસમજણ થી માર ખાય છે. અજ્ઞાનતાથી ઘોર માર ખાઈ રહ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ જો તાપ તાપ તાપ મનુષ્યો ભટક ભટક ભટક ભટક કરે છે. આટલો આટલો જૈન ધર્મ પાળવા છતાંય આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થતું નથી. જૈન ધર્મનો શો સાર કે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય? શું કહ્યું? એવો વિતરાગોનો કહેલો ધર્મ એને જૈન ધર્મ કહે છે. અને આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય ત્યાં ક્લેશ કંકાસ હોય નહીં. પણ જો અત્યારે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનનો કારખાનો કાઢ્યો અને ગોડાઉન ભરે છે, કે છે વેચી છું, પણ બધે તો એ માલ હોય કોણ લેનાર? ઘરાકી નથી એની. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનની ઘરાકી હોય કોઈ જગ્યાએ? ઘેર ઘેર ઉત્પાદન ને આપ સમજાય ને? આપના આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે કોઈ વખત? સંસારમાં રહીને થાય તો ખરું છે. પાઠ ઉપર ગયા ત્યાગ ત્યાગ લીધો તો અહીં થવાનું ને પાછું. ત્યાં શિષ્ય જોડે માથાકૂટ કરી ઓળખવું જોઈએ. એ જ્ઞાન એટલું જ અટકાવે એવું છે. આને જ્ઞાન શેનું જ્ઞાન? કે પોતે પોતાનું જ્ઞાન, પોતે કોણ છું તેનું જ્ઞાન નહીં હોવાથી આ બધા દુઃખો ઉત્પન્ન થયા છે. પોતે પોતાનું જ્ઞાન નહીં હોવાથી પોતાનું અસ્તિત્વનું ભાન છે, હું છું એ તો ભાન જીવ માત્ર નથી, પણ એનું વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું એવું વસ્તુત્વનું ભાન નથી. જો વસ્તુત્વનું ભાન જ્ઞાનીના આધારે થાય તો પૂર્ણત્વ થઈ જાય. તો કે પૂર્ણત્વ આ સંસારમાં દરેક માણસ ને તમે પોતાના શરીર ના માલિક તરીકે જુઓ. તમે જુઓ કે ના જુઓ? પોતાના શરીર ને માલિક હોય ને કે ના હોય? શરીર ના માલિક ના હોય એવા જ્ઞાની પુરુષ ને આપણે જોઈએ તો આપણા મનમાં ભાવ થાય કે લાઈન મારે કઈ કોઈ દળ આ શરીર ના માલિક પણ છૂટી જાય. બહુ સારું ભાવ થાય કે ના થાય? અમે આ 20 વર્ષથી આ શરીર ના માલિક થયા નથી. આ એમ પટેલ થી અમારા પાડોશી છે, ફર્સ્ટ નેબર. આ વાણીના માલિક થયા નથી એટલે અમે કહીએ છીએ કે આ ટેપ રેકર્ડ છે. નહીં તો વાણીના માલિક હોય તે તો શું કે કાંતિલાલભાઈ મેં તમને કેવી સરસ વાત કરી હતી, કેવું જ્ઞાન કહ્યું હતું. માલિક અમે નથી, આ તો ટેપ રેકર્ડ છે. બોલે સાંભળો શું કહ્યું? હા, એની પર અમે ધ્યાન રાખીએ છીએ. અમે જ્ઞાતા દ્રષ્ટા ધ્યાન છે, ક્યાં ભૂલ થઈ ક્યાં એ મુશ્કેલ છે મિસ્ટેક છે એ બધું અમને લક્ષ્યમાં રહે. સમજો ને? કારણ કે જ્ઞાની ની વાણી સાદવાદ હોય. કેવી હોય? કોઈ ધર્મ ને કિંચિત માત્ર એ ના કરે, કોઈનું પ્રમાણ ન દુભાય એવી વાણી હોય. એટલે દિગંબરી હોય, શ્વેતંબરી હોય, સ્થાનકવાસી હોય, વૈષ્ણવ હોય, શિવ ધર્મી હોય, મુસ્લિમ ધર્મી હોય, તો બધાને અનુકૂળ આવે. પક્ષપાતી વાણી ના હોય. પક્ષપાતી વાણી તમને સાંભળેલી ખરી કોઈ જગ્યાએ? માટે રાજચંદ્ર ભગવાને કહ્યું કે ગઠમત ની જે કલ્પના તે નહીં સદ વ્યવહાર. જ્યાં સુધી ગત છે કે મત છે તે સદ વ્યવહારમાં નથી એમ કહ્યું. શું કહ્યું? સદ વ્યવહારમાં નથી એમ કહ્યું. કે એ લોકો કૃપાળુદેવ ખોટું કહ્યું છે? ના, કૃપાળુદેવ જેમ હતું તેમ બોલ્યા છે. સદ વ્યવહાર નથી કે છે તો શુદ્ધ વ્યવહાર તો ક્યારે થશે? સદ એટલે અસદ વ્યવહાર છે એવું કહેવા માંગે છે. ગચ્છ મત ની જે કલ્પના બધા ગચ્છ મત ને ચાલ્યા છે. આ છે તે અમારું સ્થાનકવાસી મત, સ્થાનકવાસી પંત, ચેતાંબરી, ગબ્બરી, વિતરાગ નો મત રહ્યો. તમને વિતરાગ નો મત પસંદ છે કે આ મતવાદીઓનો પસંદ છે? વિતરાગ નો મત જ્ઞાની પુરુષ પાસે જ હોય, જ્યાં સાદવાદ વાણી હોય. વિતરાગ ન જ મત ને જે સાધુ આચાર્ય મહારાજ અમને મળે કે પૂછે કે વગર દીક્ષા એ માણસ મોક્ષ માં જઈ શકે. તારા મહારાજ ને કહું છું કે દીક્ષા તમે પોતે લીધી છે? મેં તો મારા ગુરુ પાસે દીક્ષા લીધેલી. મેં કહ્યું એ દીક્ષા મોક્ષે જવાની નો, વિતરાગી દીક્ષા જોઈશે મોક્ષ ની માટે. શું જોઈશે? વિતરાગી દીક્ષા, તમારી પક્ષપાતી દીક્ષા છે. એટલે એ મોક્ષે જાય દીક્ષા, જેની દીક્ષા જ પક્ષપાતી એ મોક્ષ માટે લાયક નથી. ખબર પડી ને? સમકિતના માટે લાયક નથી. જેની પક્ષપાતી દીક્ષા છે એ સમકિત માટે લાયક, સમકિત થાય નહી. ગમે એટલા શાસ્ત્રો મોડે કરે, મગજ બ કરે, બધું ધારણ કરે, પણ કશું કરે. અને મત ની બહાર નીકળે ને વિતરાગ મત નું સેવન કરે, જ્યાં જઈએ ત્યાં દિગંબર ના દેરાસન માં જઈએ તો નમો વિતરાગાય, શેતંબર ના દેરાસન માં જઈએ તો નમો વિતરાગાય. જો વિતરાગ ને નમસ્કાર કરીએ તો કોઈ જતી હરકત ના આવે. આપ સમજમાં આવ્યું? વિતરાગો ને પક્ષપાત હોતો નથી કોઈ જગ્યા. ભગવાન પક્ષપાતી હોય ખરા? કોઈ નહીં. બધા આગળ ના હમણાં પેલું મૂકો ચાલુ નથી, સંભળાય છે ને? પૂછવાથી ખુલાસા થાય અને ઉકેલ આવે. આપ સમજો ને? જ્ઞાની પુરુષ મળ્યા અને જો કદી એક ત્રણ દાડા જો એમના બે ત્રણ દાડા જો એમની ટચમાં રહી અને જો એમના કયા પ્રમાણે એમના રાજી બાપ રહે તો ચોથે દાડે ચિંતા થતી બંધ થઈ જાય. શું કહ્યું? આ સંસારની ચિંતા અને આ બધું ઉપાધિઓ છૂટી જાય. અને સંસાર ચાલ્યા કરે પાછળ. તમારો વેપાર રોજગાર, છોડીઓ બોડીઓ, છોકરા પહેરાવવાનો, અહીં તમારે છોડીઓ છોકરા પહેરાવ્યા વગર તમે નાસી જાઓ તેથી મોક્ષ થાય કરો. ઋણાનુબંધ છોડી નાસી જઈએ, માગતા વાળા મૂકીને નાસી જઈએ તેથી મોક્ષ થાય કરો. એ તો બધું સુકવીને જવું પડે. કેવું? ભગવાને શું કહ્યું હતું કે ઘરના એક એક માણસ રાજી થાય, તેના આશીર્વાદ આપે તો તું ત્યાગ લેજે. શું કહ્યું હતું? અને ઘરના માણસો કંટાળે, તારાથી દુઃખી થતા હોય, તારો આશ્રય હોય તો, તારો આશ્રય હોય તું છોડીને જતો રહીશ તો મહા દુઃખદાયી. આપ સમજ પડે છે? રાજી ખુશીથી અત્યારે કેટલા જણ સાધુ થયા હવે? આપ સમજ પડે? આ તો લખાઈ લે પછી એની પાસે રાત્રે જબરદસ્તી કરી અને લખાઈ લે કે રાજી ખુશી થી કરી આલું શીખે છે. ભાઈ એ પણ શું કરે? કકડા ક્યાં સુધી કર્યા કરે? એનો અર્થ એમ ફાયદાકારક નથી આ વસ્તુ. અને તે વિતરાગી દીક્ષા જોઈ છે. દીક્ષા વિતરાગી, ભગવાન ની વિતરાગી દીક્ષા હોય તો મોક્ષ થાય. અનંત અવતાર સાધુ પણ કર્યા, દિગંબરી વ્રત કર્યા, બધું કર્યું, શું ના કર્યું? કે પોતે પોતાને પોતે કોણ છે એટલું જ ના જાણ્યું. શું કહ્યું? અને જાણ્યું હોત તો બધા રોગ મટી જાત. કપાલદેવ કહ્યું છે કે હું તો દોષ અનંત નો ભાજન છું કરુણાર. એવું બોલો છો કયો વખત? શાંતિભાઈ બોલો છો? એવું તમને કબૂલ છે? તમે હું અનંત દોષ નું ભાજન છો? દોસ્તો કરીએ જ છીએ. ના પણ અનંત દોષો તમારામાં છે. કપાળદેવ કહ્યું આવું બોલજો, હું તો દોષ અનંત નો ભાજન છું કરુણાર. એવું બોલજો તો હવે અનંત દોષ જોયા છે તાજ કહી છે. પછી દીઠા નહીં દોષો તરીએ કોણ ભાઈ? પોતાના દોષ દેખાય છે તમને? એ જ ગોતવાની જરૂર છે માણસે. પોતાના દોષ ગોતવાની જરૂર છે કે છે? હા છે, સાથી નથી દેખાતા એ. એક જ છે કે આપણે આપણા સંસારમાં અટવાયેલા પડ્યા છીએ, ગાંધીજી આપણા સંસારમાં અટવાયેલા પડ્યા છે, રોજિંદા કાર્યમાં પરોવી ગયેલા છીએ, માટે દેખાતા નથી. ના, દેખાવામાં કઈ ભૂલ થઈ રહી છે, પોતે જત છે, આરોપી પોતે છે. કેવો છે? ગુનો કરનાર પોતે જતે પોતે છે, પાછો પણ જોડે વકીલ ઉભો કર્યો છે, પોતે જ વકીલ થાય છે, પાછો પોતે વકીલ થાય. શું થાય? બચાવ જ કરે ખોટી રીતે. જેટલા આપણને દોષ દેખાય એટલા દોષ માંથી ઓછા થાય. એમ ઓછા થતા થતા જયારે દોષ નો કોથળો પૂરો થઈ રહે ત્યારે તમે નિર્દોષ થાવ, ત્યારે તમે તારે સાથે પોતાના સ્વરૂપ માં આવી ગયા કેવાય. હવે ક્યારે પત્તો પડે? અનંત અવતાર થી પટે પટે કરીએ છીએ, દોસ્તો વધતા જ થયા. એક જ્ઞાની પુરુષ ની કૃપા થી આમ કૃપા એમના હાથથી કૃપા થઈ જાય, કારણ કે પોતે મોક્ષ દાતા છે. શું છે? મોક્ષ નું દાન આપવા એમને કશું જોઈતું નથી. જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય? કે જેને આ જગત માં કોઈ પણ પ્રકારની ભીખ ન હોય. તમે હાવ આખા જગત નું સોનું આપો એમને જરૂર ના હોય. આખા જગત ના વિષયો તમે વિષય ને વિચાર જ ના હોય એમને. એટલે વિષય ની ભીખ ના હોય, લક્ષ્મી ની ભીખ ના હોય. એ તો આપણા ઘણા આચાર્યો સાધુઓ છે જેને વિષય ની લક્ષ્મી ની ભીખ નથી, એવા મોટા મહાન મહાન આચાર્યો. તાર કીર્તિ ની ભીખ હોય છે. શું હોય છે? માન ની ભીખ હોય છે, કીર્તિ ની ભીખ હોય છે. ભીખ ભીખ ને ભીખ જ છે જ્યાં સુધી જ્ઞાની પણું પ્રાપ્ત થાય. કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય, નિરીક્ષક દશા હોય ત્યારે જ્ઞાની પદ પ્રાપ્ત થાય. એમને એમ થાય એવું નથી. આપણને જય સચિદાનંદ ફાધર છે કઈ ના રહી છે? ધોરાજી ના. ધોરાજી નાનપણથી બહાર જ છે. એમના ગામમાં જ નિર્વાહ કરે બધા. તો આ મથુરા નો વાંદરો હોય છે ને, એ ત્યાં ત્યાં ગમે ત્યાં ચડા લઈ લઈને પણ એમનો નિર્વાહ કર્યા કરે છે. એ બહારગામ જતા નિર્વાહ તો જવા હોય તો એને મળી જ રહ્યા. મહાન સિદ્ધિ લઈને આવે છે મનુષ્ય તો. મહાન સિદ્ધિ છે, હરેક ચીજ મળી આવે, પણ આ લોભ ને લીધે આ ભટેક ભટેક ભટેક ભટેક આમ થી લઉં કે તેમ થી લેવું, આમ થી લઉં કે તેમ થી લઉં. પણ છતાં અહીં સુધી કલકત્તા આવ્યા તો કોઈ એમ નહીં કહેતા હું ધરી બેઠો છું. હવે એ તો સંતોષ છે જ નહીં. સંતોષ હોય તો પછી દુઃખ છે ને? સંતોષ હોય તો દુઃખ છે નું છે? સંતોષ હોય તો દુઃખ છે નું છે? ના ના, સંતોષ ની વાત નહીં. અહીં સુધી કમાવા આવ્યા તા, કમાઈ ને એમ નહીં કહેતો મારી પણ હવે 5 વર્ષ થઈ ગયા છે, દાદા મારી કોઈ જરૂરિયાત નથી. એવું કોઈ બને કેનાર મળ્યો 5 અબજ નઈ ભર્યું, 1 અબજ થઈ ગયા છે એવું બોલતો હોય તો હું જાણું કે આ કલકત્તા આવેલો સાબાસ. બેંક માં કેટલા છે? 50-1 લાખ છે. કેટલા છે? જો ધોળાજી થી આયા તો બેંક માં કશું ના મળે. કેટલા? 50 લાખ થી વધારે છે. શું વાત કરવી સાહેબ? કે છે સંસાર નું સર્વે બરવે શેઠ કાઢ્યું છે. નેપાલ નો સર્વે તો દર્શન કાઢો છો, પણ સંસાર નું સર્વેયું કે કયા ખાતામાં ખોટ છે, કયામાં નફો છે, એવું તમે કાંતિભાઈ તમે જ કાઢ્યું છે? નહી, તમે નથી કાઢ્યું. નથી કાઢ્યું. એવું છે ને, આ સર્વે પહેલું કાઢવું છે. આ વારે ઘડી આરાધન કરીએ, સંસ્થાનું આરાધન કરીએ છીએ, સાચું છે કે ખોટું છે, નફો રહે છે કે નુકસાન જાય છે, પહેલો સર્વે ના કાઢવું જોઈએ. મેં તો સર્વે અનંત કાઢ કાઢ કરતો આવ્યો હતો. પછી કૃપાળુદેવ નું વાંચ્યું, કૃપાળુદેવ ને કોઈ પૂછ્યું કે સંસારમાં તમને કંટાળો આવ્યો તો સાહેબ તમને, ત્યારે એ શું બોલ્યા, કંટાળો તો ઘણા કાળથી કંટાળ્યા છીએ. કે શું કે છે, સંસારમાં ઘણા કાળથી કંટાળ્યા છીએ. તો સાથી એ કંટાળ્યા હતા, સર્વે કાઢી જોયું હતું. તમે સર્વે કાઢીને એટલે કંટાળો નહીં આવે બહુ, નથી કાઢ્યું નહીં હજુ, નથી કાઢ્યું, આવે કાઢજો. આમ કોથી પોપા બેરું રાખેલું છે આપણે. અને તે આ રાજ કઈ એવું નથી વિતરાગોરું મત કે તો આઈને હેલ્પ કરે આપણને, આ દર્શન કરી આવ્યા તો આઈને આપણને હેલ્પ કરે. એ તો કે તારો હિસાબ તારે મત, મને જેટલો વખત યાદ કરીશ એટલો વખત તો તને શાંતિ રહેશે. કે શું કે છે, મને જેટલો વખત યાદ કરીશ એટલો વખત તો હું તને ગેરંટી આપીશ તને શાંતિ રહેશે. કે છે, પણ મને ભૂલીશ તો માર ખાઈશ. શું નામ છે આપનું? ચુનીલાલ. ચુનીલાલ ચિમનલાલ ચુનીલાલ નામ. હા, તો તમારા નામનો કદાચ વેપાર ના કર્યો? વેપાર મારા નામનો હતો પણ પાછળથી છોકરા નામે ફેરવી નાખ્યો છે. ફેરવી નાખ્યો ઇન્કમ ટેક્સ ને લીધે. કેમ પણ હોય, એટલે એવું છે ને. આ જે તમે ચુનીલાલ કહો છો ને, તે તમે તમે પોતે ચુનીલાલ છો? ચુનીલાલ તમારું નામ છે? મારું નામ નામનો વેપાર કરી કરી અને નનામી કાઢે છે. અહીં નનામી નનામી કાઢે છે આગળ? કુદરતી જપ્તી માં ગયા હોય, બેંક બેલેન્સ બેલેન્સ બધું કુદરતી જપ્તી માં ગયા. હવે તમારી સાથે ના આવ્યા કરજો. દુનિયાદારી જેમ જ છે કે સાથે કોઈની સાથે આવ્યું નથી ને આવવાનું નથી. દુનિયાદારી રીત જ એવી છે, કોઈ સાથે આવ્યું નથી આવવાનું નથી. હા, પણ ઘૂંચો પાડીને જોડે આવે છે. હા, અહીંયા આગળ ઘૂંચો પાડી છોકરા સારું પૈસા ભેગા કર્યા હોય, પછી ઘૂંચો બાપ લઈ જાય. એવું બને કે ના બને? હે, છોકરાને મોટો રાજમહેલ જેવો બગલો બાંધી આલે, બધી ઘૂંચો લઈને પોતે જાય. અને પાછો તો બળદ થઈને ખેડૂત ને તો વાળે પાછો, પછી બળદ થવું પડે. કઈક હિસાબ તો ચૂકવવો પડશે ને. સિલર ક્યાં હતી ચાલશે? આવું આ પોલી વસ્તુ નથી, વિતરાગો નું નક્કર છે બધો માલ. કેવો છે? હા, વિતરાગો નો માલ બધો નક્કર હતો. તે આ વિતરાગો ના ભિન્ન ભિન્ન પંથ પડી ગયા, એટલે ઉપર નક્કરતા રહી છે અને અંદર થી બધું સોનું કાઢી લીધું. શું થયું? અંદર થી ડ્રિલિંગ કરીને સોનું કાઢી લીધું અને ઉપર થી એવડો ને એવડો રોડ રાખ્યો. કશું રહ્યું? પોલું પ્લાસ્ટિક નથી, નક્કરતા ગઈ. તમારે નક્કરતા નો વેપાર કરવો છે કે પોલો વેપાર કરવો છે? બધા નક્કરતા નો પણ થતું નથી. નીચે તો બધા નક્કરતા નો પણ થતું નથી. નક્કરતા નો વેપાર એક ફરો થશે તો કામ થઈ જશે. એમ કે છે કેટલા ભાઈઓ, એમ કે છે દાદા હિન્દી માં બોલે તો અમે સમજી શકીએ. અને જ્ઞાની હોય ને, જો જ્ઞાની હોય તો પૈસા પૈસા ના હોય, સમજો ને. જ્ઞાની હોય તો પૂરતા તમને બધો દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુઃખ ઉભો કરવા માટે ના આવ્યા હોય. કેવું આપ સમજવાય ને? એટલે તમારે કઈક દુઃખો હોય તો મને કેવું કે દાદા આટલો દુઃખ મને છે તો હું તમને આપી દઉં છું, હું લઈ લઉં. તમારે છે કઈ જાત કરતું? તમારો દુઃખો મને સોંપી દો અને જો તમને વિશ્વાસ હોય તો તમારી પાસે નહીં આવે. તમારો વિશ્વાસ તૂટશે તો પાસે આવશે પાછું. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાસે આવશે. વિશ્વાસ તૂટી જાય ખરો? હું દુનિયાના દુઃખો લેવા આવ્યો છું, તમારો સુખ તમારી પાસે રહેવા દો. એમાં તમને વાંધો ખરો? તમારે જેવા પૈસા આપે તો મારે પૈસા ને શું કરવાનું? હું દુઃખ લેવા આવ્યો છું, તમે તમારા પૈસા આપી દો મને. એ તમારે કામ લાગે ચા પાણી પીવા નાસ્તો કરવા મને? એટલે હું શું કહે છે, થોડુંક હિન્દીમાં બોલવું પડશે. લોકો કહે હિન્દી બોલો, મને આ હિન્દી બરોબર આવડતી નથી, પણ ભાગ્યું તૂટી બોલું છું. આપકા નામ ક્યાં હે? ક્યાં આપ ખુદ કિશોરલાલ હે? ખુદ કોણ બોલતે તો કિશોરીલાલ હે. સબ બોલતે તો કિશોરીલાલ હે. ઓ સબ સબ બોલતા હે, હમ ભી બોલેગા કે આપ કિશોરલાલ હે, મગર આપ ખુદ કોણ હે? મુજે તો પતા નહીં હે. વો પતા નહીં હે. વો ખુદ કો જાન લો તો આપ ખુદા હો જાઓ. એ ખુદ કો જાન લો તો આપ આપે ખુદા હો ગયા. તમે ખુદા થઈ બેઠા છો. કિશોરીલાલ હું આપકો રોંગ બિલીફ બેઠા હૈ, આપકી રોંગ બિલીફ હૈ, તો સચ્ચી બિલીફ નહીં હૈ. વો તો આપકા નામ હૈ, મગર મેં કિશોરીલાલ જ હું, એસી એ રોંગ બિલીફ હૈ. મતલબ મેં ક્યાં સમજુ કે મેં કોણ હું? મેં ક્યાં સમજુ કે મેં કોણ હું? વો બાત મેં બતાયેગા, આગે બતાયેગા, મગર આપકો યે રોંગ બિલીફ બોલા જાતા હૈ. ક્યા સચ્ચી બિલીફ નહીં હૈ? આપ મેં કિશોરલાલ હું એસા જો બોલતા હૈ ને, સચ્ચી બિલીફ નહીં હૈ. ઓર એક રોંગ બિલીફ નહીં હૈ. ઓર ઘર કો જાકે બોલેગા કે યે ભાઈ કા મેં ધની હું. આપ ધની હૈ કિસી કા? આપ સમજો ને. ઓર એ એમ પટેલ જુદા, મેં જુદા, એ એમ પટેલ સાથે બેરસિયા લેને કરે પાડોશી ફર્સ્ટ નેબર. તો આપકો તો રોંગ બિલીફ બેઠા હૈ. હમ ભી બોલતા હૈ કે મારા એ અમારા ભત્રી જેવા લડકા હૈ, મગર સાચી અમારે સુપર ફ્લ્યુઅસ બોલતા હૈ. ક્યાં બોલતા હૈ? કેસા બોલતા હૈ? સુપર ફ્લ્યુઅસ. સુપર ફ્લ્યુઅસ. હા, ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટ સેલ્ફ. રે ડ્રામા હૈ તો ડ્રામામાં એસા નહીં બોલ સકતા. મેં ખુદે ભરતી હરું એસે નહીં બોલ સકતા હૈ. ભરતી હરું ઓર અંદર સે અંદર જાણના પડતા હૈ કે મેં લક્ષ્મીચંદ હું. વો ભૂલ જતા હૈ ભરતુહરી? ભરતુહરી ભૂલી જતા હૈ? વો જો ભરતુહરી કા ડ્રામા લગાતા હૈ, બચ જાતા હૈ, વો ખુદ ભૂલ જતા હૈ કે મેં કોણ હું. મેં લક્ષ્મીચંદ હું ઓર મેં તો એક એક્ટર હું. તો આપ તો ભૂલ ગયા, નાટક કા એક્ટર હૈ. આપ તો ભૂલ ગયા મેં કિશોરલાલ હું ઓર મેં ખુદ કોણ હું જાણતા નહીં. વો તો ભૂલ નહીં જતા ભરતુહરી તો. કાંતિલાલ સમજ માં આવે વાત? એ ડ્રામા કરે ત્યારે એને તો ખબર જ હોય કે હું મૂળ કોણ છું એમ. એવો આય પણ ડ્રામા જ છે. વો ભી એક ડ્રામા હી હૈ. ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ. ઇટસેલ્ફ ડ્રામા. ઓ ડ્રામા માં તો તમારે સુપર ફ્લ્યુઅસ બોલવાની જરૂર, સુપર ફ્લ્યુઅસ બોલને કી જરૂર હૈ. બસ સચ્ચાઈ બોલતા હૈ, મેં ઇનકા ફાધર હું, ઇનકા મામા હું, ઇનકા ચાચા હું, ઓર ઇનકા ધની હું. એસા ધની બોલતા હૈ ને તો કહા? વો એસા માનતા હૈ કે મેં કાયમ કે લીએ ધની હું, એસા માનતા હૈ. ક્યા માનતા હૈ? મેં ધની હું, ઉસકા હસબન્ડ હું મતલબ. ઓર તીન રોજ કે બાદ ઔરત ને સતે ડાયવોર્સ લે લિયા? તો ડાયવોર્સ લે લિયા. હા, તીન રોજ કે બાદ ડાયવોર્સ લે લે તો ફિર આપને બોલેગા કે ઉનકા મેં ધની હું બોલેગા? તો એ એસી બાત હૈ. વો ડ્રામા હૈ, જહાં તક હૈ તહાં તક બોલને કા યે હમારા હૈ, નહીં હૈ તો નહીં હૈ. વો ડ્રામા સચ્ચા રોને કા નહીં, ઝૂઠા રોને કા, ઝૂઠા લડને કા, ઝૂઠા લડને, બધું સબ ઝૂઠે ઝૂઠા ઝૂઠા કરને કા. સંસાર મતલબ પૂરા ડ્રામા હૈ. યે જો સંસાર હૈ વો પૂરા ડ્રામા હૈ. પૂરા ડ્રામા, ડ્રામા પ્લેટફોર્મ હૈ. પૂરા પૂરા ડ્રામા હૈ. ફક્ત ઇતના જાણને કા હૈ કે મેં ડ્રામા આ ગયા તો મેરા ખુદ કા સ્વરૂપ ક્યાં મેં ભૂલ ગયા હું એસ એટલે તલાશ કરને કી હૈ આ સમજ ગયા ને બાકી પૂરા ડ્રામા હૈ લડકા મર ગયા તો મર ગયા એક તો એક ખોટ ગયા એક તો નુકસાન હુઆ ફિર ઇનકી પીછે માથું તોડેગા તો દો ખોટ જાતી હૈ એક ખોટ તો હોના ચાહીએ ખોટ કિતની હોના ચાહીએ હા દો ખોટ કરતા હૈ સબ લોગ રોતા હૈ હોને કે દુનિયા હૈ નહીં ખાલી ડ્રામા હૈ કેસા છૂટના વહી તો પૂછતા હૈ સબ લોગ મોહ કેસે છૂટે વો તો પૂછતા હૈ સબ લોગ મોહ તો હમ કલ આવો મિનલાલ કલ હમ હમ એસરા આશરા દેગા ને તો મોહ પરસુ નહીં રહેગા તો ફિર ઇતના ટાઈમ વિશ્વાસ રહેગા કે નહીં રહેગા પરસુ મેં બોલતા હું એસે તો જ્યાદા ટાઈમ નહીં ને મેં છ મહિના નહીં બોલતા હું છ મહિના બોલો તો આપકો કુછ સંકલ્પ વિકલ્પ હો જાય કે છ મહિનામાં ક્યા ક્યા કર હો જાયગા ક્યા ક્યા હો જાયગા પરસુ કે લીએ દિસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન તો કેસે હે સમજે ને પરસુ આપ ધામે કી માફ રહેગા રહેને કા વિચાર હૈ કમલ કિશોર પૂછે છે ભાઈ ડ્રામે મેં લોગ પાર્ટ કરતે હૈકા ફલ મિલતા હૈ તો કબ મિલતા હૈ મિલતા હૈ ડ્રામે મેં પાર્ટ કરતા હૈકા ફલ મિલતા હૈ તો ફલ કબ મિલતા હૈ ડ્રામા કરતા જો ડ્રામા અભી કરતા હૈકા ફલ ઉકા ફલ તો वो लक्ष्मीचंद को जानता है अपनी खुद को और लक्ष्मीचंद को पगार पूरा मिलता है और फल ये जन्म में मिलता है कि आगे के जन्म में मिलता है इधर का ड्रामा जो जिंदगी जो लाइफ है हाँ हाँ बिल्कुल એમ કહેશે કે આ જિંદગીમાં આપણે જે પાઠ ભજવવાનો છે એનું ફળ કહેશે આ જિંદગીમાં જ મળે કે બીજી જિંદગીમાં મળે એવું છે તમને એ સમજાવું તા તમને ખબર પડશે આપની સમજમાં આ જ આવે કોઈ ઇધર આંખ સે જો કર્મ દેખતા હૈ આપને આંખ સે જો કોઈ કર્મ દેખતા હૈ કોઈ કિસી કે કિસી ને માર દિયા કિસી કો કિસી ગાલી દિયા આંખ સે કાન સે સુના વો સબ કર્મ ઇધર કા ઇધર હૈ और जो आंख से नहीं दिखाता है वो आगे का कर्म के लिए आंख से तो सब चीज नहीं देखी जाती है हाँ तो वही पता है उस चीज जो है ना भोगाई भी जाती है भोगी भी जाती है ठीक है कुछ चीज आती है आंख से नहीं दिखाई जाती है पर कुछ चीज आती है भोगाई भी जाती है કેટલી ચીજો એવી છે કે આંખો થી ના દેખાય પણ ભોગવી પડે છે ભોગવી શકાય છે હા ભોગવી શકાય એ વાત જુદા હૈ મગર હમ ક્યાં બોલતા હૈ કે જો કર્મ इधर कर्म जो दिखाता है वो कर्म का बदला इधर ही मिल जाता है मिलता है और जो कर्म दिखाता नहीं वो कर्म का अगर वो आगे का आगे फल मिलता है नहीं समझे का ये मतलब है इस जन्म के अंदर में ये तो ड्रामा है इस ड्रामा में मनुष्य एक 15 साल का बच्चा है एक बच्चा 15 साल का है इनका फादर बोलता है कि भाई તુમ હોટલ મેં મત ખાઓ તુમ હોટલ મેં હર રોજ ખાને કો જાતા હૈ ઇસે તુમ્હારી તબિયત ખરાબ હો જાયેગા તુમકો એસા નુકસાન હો જાયેગા એસા કરેગા સમજ ગયા ને મગર વો છોકરા ભી મન મેં પસ્તાતા હૈ ઓર વિચાર કરતા હૈ કે બસ એ છોડ દેને કા હૈ છોડ દેને કા મેં છૂટતા નહીં આપ સમજ ગયા ને ઘર કો વિચાર કરતા હૈ કે નિશ્ચય કરતા હૈ કે આજ નહીં કરેગા મગર વો ઉધર બહાર નિકલતા હૈ કે ઉધર ચલે જાતા હૈ વો ચીજ સેપરેટ હો ગયા થા आप आगे लिंक बाजे आप लिंक सुनिए हमारा कहने का ये मतलब अपना लोग इसको बोलता है कि कर्म बांधता है क्या बांधता है कर्म बांधता है हाँ वो कर्म नहीं है वो कर्म का फल है क्या है કર્મ કા એ કર્મ કા ફળ હૈ આગે કા કર્મ આગે કા કર્મ કા ફળ આગે કર્મ થઈ ગયેલો મનુષ્ય યે આપકો હે કર્મ આગે બતાતે હૈ ઇસ જન્મ કા જો કર્મ ફળ હૈ ઓર કિસ મનુષ્ય કી જો જિંદગી જો હૈ ડ્રામા હૈ લાઈફ જો હૈ ડ્રામા હૈ ઇસમે આદમી પાર્ટ અદા કરતા હૈ કુછ અચ્છે પાર્ટ અદા કરતા હૈ એમનો પ્રશ્ન પ્રશ્ન એમનો પૂછો છે કુછ અચ્છે પાર્ટ અદા કરતા હૈ કુછ ખરાબ પાર્ટ અદા કરતા હૈ તો ઉસકા હરેક આદમી જો ભી કર્મ કરતા હૈ ઉસકા રિઝલ્ટ તો હરેક આદમી કો મિલતા હૈ એક્શન ઇઝ રિએક્શન જો ભી આપ પાણી પીજિયેગા તો દિલ મેં શાંતિ હોગી પેટ મેં શાંતિ હોગી ઉસકા રિએક્શન જરૂર હોગા આંખ સે આપ દેખિયેગા તો ઉસકા માઇન્ડ કે ઉપર મેં જરૂર રિએક્શન હોગા એક્શન ઇઝ રિએક્શન જો ભી આદમી ઇસ ડ્રામા મેં પાર્ટ કરેગા ચાહે વો અચ્છા કરે ચાહે વો બુરા કરે ઉસકા કોઈ કોઈ રિઝલ્ટ મિલે હૈ રિઝલ્ટ ઉસકા રિએક્શન વો કબ મિલતા હૈ ઉસકો કિસ જન્મ મેં મિલતા હૈ વોહી મેં બતાતા હું કે आदमी इधर जन्म लेता है ना जन्म आप सुनते जाइए पहले इधर जन्म हुआ वहां से फिर आगे बढ़ते बढ़ते उसकी शादी हो जाती है फिर आगे बढ़ते बढ़ते व्यापार करता है फिर आगे बढ़ते बढ़ते बढ़ते फिर नना में निकल जाती है ना ये पूर्व जन्म का संस्कार है कि इस जन्म का संस्कार है ये पूर्व जन्म नो संस्कार थे कि आज जन्म नो संस्कार थे आज आप बताइए ये बुद्धि देखो मैं वही बताता हूँ कि इधर जन्म हुआ જન્મ હુઆ વો ફરજિયાત હૈ ક્યા હૈ કમ્પલસરી જો આગે કે જન્મ કે લીએ જિસકા પરિણામ હૈ વો સબ ફરજિયાત હૈ આપકી સમજ મેં ને તો જન્મ હુઆ એ ભી ફરજિયાત હૈ શાદી હુઈ વો ભી ફરજિયાત હૈ ધંધા મેં નફા આયા નુકસાન થયા સબ કુછ હુઆ એ ફરજિયાત હૈ ઓર જો હૈ ના ઓર નના મેં નિકલ ગયા વો ભી ફરજિયાત હૈ સભી ફરજિયાત થે સબ દેખ દિખને વાળા સબ ફરજિયાત થે ઇસમે જો રાગદેશ હોતા હૈ વો આગે કે જન્મ કે લિયે કોજી છે જન્મ કો આપ ફરજિયાત કૈસે બોલતે હૈ શાદી વિવાહ કો ફરજિયાત માન દેતે હૈ લડકા બચ્ચા હુઆ ઉસકો ફરજિયાત માનતે હૈ વ્યાપાર બટ્ટા કિયા ઉસકો ફરજિયાત માનતે હૈ લેકિન જન્મ કો આપ કૈસે ફરજિયાત માનતે હૈ ફરજિયાત નહીં ફરજિયાત જન્મ કો આપ ફરજિયાત કૈસે માનતે હૈ જન્મ કો આપ કૈસે ફરજિયાત માનતે હૈ જન્મ કે અંદર મેં જો આદમી કામ કરતા હૈ વો કોણ જન્મ કા ફળ હૈ મતલબ કેવાય માંગે છે કે આ જન્મ માં આપણે જે જન્મ છે આપણે જે પાપ પુણ્ય કરીએ છે એ ગયા જન્મ ના હિસાબે આપણે ફળ મળે છે જન્મ બિલકુલ ફરજિયાત છે 100% ફરજિયાત છે આપકી સમજ માં નહીં આવે તો થોડી દેર અમારી પાસે જ્યાદા વાત કરના ચાહીએ બિલકુલ ફરજિયાત છે હમને દેખ કે બોલતા હૈ આપ સમજ માં આ ગયા ને ફરજિયાત કે નહીં તો અપની મરજી સે જન્મ હોતા તો આપણે એસે એસે ઇધર કે દેખો ભાઈ આપણે જન્મ નહીં લેગા આજકાલ તો આપણી મરજી થી જન્મ હોને લગા હૈ આજકાલ તો આપણી મરજી થી જન્મ હોતા હૈ હોના શરૂ હો ગયા સાહેબ કલકત્તા મેં તો ફર્સ્ટ એક્સપેરિમેન્ટ હો દુનિયા દુનિયા મેં કોઈ ચીજ મરજી થી હોતા હૈ નહીં ખુદ કી મરજી થી નહીં હોતા દુનિયા મેં કોઈ ચીજ અપની મરજી થી નહીં હોતા હૈ વો પ્રકૃતિ લેકિન વો તો નેચરલ પ્રકૃતિ ચલાતી હૈ સબ લોગ અપના કર્મ કા ફળ કે લિયે યે જન્મ મિલતા હૈ ના હા કર્મ ના ફળ આ ભગવાન આ છે આખી જિંદગી અને આમાંથી નવા કર્મો પણ થાય છે શું થાય છે જો રાગદેશ કરે તો નવા કર્મ ઉભા થાય રાગદેશ ના કરે તો કશું નથી એને આપણે સમજમાં આવે છે ને કર્મ નો વાંધો નથી આ જે દેખાય છે એ કર્મ નો વાંધો નથી પણ રાગદેશ કરે છે એ વિતરાગ શું કે છે વિતરાગ થાવ કે છે કર્મ વાંધો નથી કર્મ તો શરીર છે અચ્છા એક આપણે ખૂબ પાપ કર્યું અને બીજી બાજુ આપણે ખૂબ ધર્મ કર્યું કોઈ પાપ પુણ્ય ત્રાજવું છે કે એમાંથી બાદ બાકી થાય ખરું એક બાજુ આપણે ખૂબ પાપ કર્યું હોય કે છે અને બીજી બાજુ ખૂબ ધર્મ કર્યો હોય એ તો બાદ બાકી થતું હોય ને તો વાણિયા કોઈ દુઃખી જ ના હોય ભગવાન એવી કાઠી માં આવ્યા નથી પાંચ રૂપિયા નું પાપ કર્યું ને તે તમારે 500 રૂપિયા પુણ્ય માંથી બાદ નહીં કરે પાપ જુદું રાખે જુદું રાખવા હા નહીં તો વાણિયા લોકો દુઃખી જ ના હોય ને કોઈ અને ફરી મોક્ષ ના માટે આવે નહી સુખી હોય તો પછી શું કોણ આવે પછી સમજ ને ત્યાં તો જુદું છે સમજાય ને ધર્મ નું ફળ એ ધર્મ તરીકે ભોગવવાનું હોય અને પાપ નું એ તો ભોગવવું જ પડે એટલે બાદ બાકી ના થાય. બાદ બાકી બિલકુલ બે વસ્તુ ભોગવી જ પડે. બાદ બાકી છે નહીં તો માને છે ઘણા કે આપણે ધર્મ કરીને પાપ કરીએ. બાદ બાકી હોતા વણિકો બધા સુખી હોત, મારું સાંભળવા જ ના આવે. કોણ આવે સાંભળવા? તમને કાંતિલાલ કેમ લાગે છે? ડાક્ટર ની પાસે કોણ જાય? કઈ કઈ દુઃખ થાય ડાક્ટર ની પાસે જાય, દુઃખ ના થાય ડાક્ટર પાસે? ખાલી મારો પ્રશ્ન ખોટી વાત છે, હું પોતે સમજુ છું કે ખોટું છે. બરોબર, ખોટું છે. એવું છે ને, ભોગવવું જ પડે છે આપડે. કાંતિભાઈ, કઈ પણ કામ કરો છો, કામ ની કિંમત નથી, એની પાછળ રાગદ્વેષ થાય છે તો જ આવતા ભવ નો હિસાબ જવાબદારી છે. રાગદ્વેષ ના થતા હોય જવાબદારી નથી. સમજ પડી ને? આ કર્મ, આ જે છે આખો આખો દેહ છે એ ફરજિયાત છે. આખો જન્મ થી મરતા સુધી ફરજિયાત છે. એમાંથી રાગદેશ જે થાય છે એટલો જ હિસાબ છે. એટલે વિતરાગો શું કે છે કે વિતરાગ થઈને ચાલ્યા જાવ. શું કેવા માંગે છે? અમને તમે ગારો ભણો તો અમને છે તે જાણીએ કે તમે અંબાલાલ પટેલ ને ગારો ભરશો, પૂતગલ ને તમે ગારો ભરશો, તો આત્મા જાણી શકો ને ઓળખી શકો ને તીર્થ ગાળો પડો. આપ સમજો ને? એટલે અમે સ્વીકારીએ નહીં, અમારે પોતાને હોય ને, અમને અડે નહીં પછી શું? તમે સમજ પડી ને? એટલે અમે વિતરાગ જ રહીએ એમ પર. રાગદેશ ના થાય એટલે પછી ત્યાં ખરાશ થઈ ગયું. એક અવતારી બે અવતારી થઈને ખરાશ થઈ જાય. સમજ પડે ને? એટલે અમે બીજું કશું છે નહીં. વિતરાગો એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતા નથી, તમારું અજ્ઞાનતા નડે છે. શું કહે છે? કર્મ કેમ નડતા નથી સાહેબ? કર્મ કર્મ તો થયા જ કરવાનો. અજ્ઞાન છે તો હજી કર્મ થયા જ કરવાનો. અજ્ઞાનતા જાય એટલે કર્મ બંધ થઈ જાય. રાગદેશ બંધ થયા કે કર્મ બંધ થઈ જાય? કર્મ બંધ થઈ જાય, રાગદેશ બંધ થઈ જાય. ના ના, ભાઈ ને સંતોષ નથી થયો. ભાઈ ને તમે જરા સમજાવો.